سورة حقا. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شروع کرو چھو خوب اج موٹا مہربان نے بہج رحم والا اللہ نا نام تھی. الحق تے چوکس آو ناری مشکلی یعنی کہ قیامت. તે ચોક્કસ આવનારી મુશ્કેલી શું છે? ને તું શું સમજ્યો કે તે ચોક્કસ આવનારી મુશ્કેલી શું છે? સમૂહ તથા આદની કોમે તો તે બેચેન કરનારી મુશ્કેલીને જુઠલાવી હતી. પછી સમુદ્રની કોમનો તો એક ભયંકર ગર્જનાથી મોટા અવાજથી નાશ કરવામાં આવ્યો. ને રહ્યા આદના લોકો તો તેઓ ઘૂઘવાટ કરતા એક જોરાવર વંટોળિયા થકી નાશ પામ્યા. કે જે વંટોળ્યું કે વાવાઝોડું અલ્લાહે એક ધારું 7 રાત અને 8 દિવસ સુધી તેમના પર ચાલુ રાખ્યું, જેથી તું તે લોકોને તેમાં એવી રીતે ઊંધા મોઢે પડેલા જોતે કે જાણે તેઓ ખજૂરીના ખોખલા પોલા થડ હોય. હવે તને તેમનામાંથી કોઈ બાકી રહેલું નજરે પડે છે? અને ફિરઔન તથા તેની પહેલાના લોકો તથા ઊંધી વળી ગયેલી લૂતની વસ્તીવાળાઓએ પણ ગુનાહના કામો કર્યા હતા, અને તેઓએ તેમના પાલનહારના રસૂલની નાફરમાની કરી, તેના ફરમાન મુજબ અમલ ન કર્યો, તો અલ્લાહે પણ તેમની ઘણી જ આકરીને સખત ધરપકડ કરી. આ અમે જ હતા કે જ્યારે પાણીએ જોશ માર્યો ત્યારે અમોએ તમને હોડીમાં કે કશ્તીમાં સવાર કરી દીધા, કે જેથી અમે તે બનાવને તમારા માટે એક યાદગીરી બનાવીએ અને એક યાદ રાખવાની લાયકાત ધરાવનારા કાન તેને યાદ રાખે. પછી જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે અને જમીન તથા પહાડ ઊંચકી લેવામાં આવશે, પછી એકદમ આપસમાં અથડાવીને ભટકાડીને કટકે કટકા કરી દેવામાં આવશે. બસ એ જ દિવસે તે મહાન બનાવ યાની કે કયામત આવી પડશે. والماء الملك على أرجائها ويحمل عرش ربك فوقهم يومئذ ثمانية. અને આસમાન ફાટી જશે, પછી તે દિવસે તે એકદમ કમજોર થઈ જશે ને ફરિશ્તાઓ તેમના કાંઠાઓ ઉપર હશે, ને તારા પાલનહારના અર્શને તે દિવસે આઠ ફરિશ્તાઓ પોતાના માથા ઉપર ઊંચકી રાખશે. તે દિવસે તમે બધા અલ્લાહની હુજૂરમાં હાજર કરી દેવામાં આવશો અને તમારો કોઈ ભેદ છુપો રહેશે નહીં. પછી તે માણસ કે જેનું લખાણ તેના જમણા હાથમાં આપવામાં આવશે, તે તો આ કહેતો હશે કે આવો મારા લખાણને વાંચો, હું તો ખાતરી રાખતો હતો કે મારો હિસાબ મને મળશે. પછી તો તે જન્નતમાં સુખી જિંદગી ભોગવશે, આલિશાન બાગમાં કે જેના ફળો ઝૂકી જઈ એકદમ પાસે થયેલા હશે. તેમને કહેવામાં આવશે કે પહેલા જમાનામાં તમે પહેલા જે જે કાંઈ કરી ચૂક્યા છો તેના બદલામાં હવે સુખેથી ખાઓ પીવો. અને રહ્યો તે કે જેનું લખાણ જેના આમાલ તેના ડાબા હાથમાં આપવામાં આવશે, ત્યારે તે કહેશે કે કેવું સારું થાત કે મારું લખાણ જ મને આપવામાં આવ્યું ન હોત, અને મારો હિસાબ શો છે તે પણ મેં જાણ્યું ન હોત, ને મોતે ફેંસલો જ કરી નાખ્યો હોત તો ઠીક થાત. યાની કે મોત સમૂળગો ફેંસલો કરી નાખ્યો હોત, મોત એક કાયમીનું મોત હોત તો કેવું ઠીક થાત. અફસોસ, મારી માલો દોલત તો મારા કશા કામમાં ન આવી, મારી સત્તા ને હુકુમત પણ મારી પાસેથી ચાલી ગઈ. હુકમ થશે કે એને પકડો, પછી તેના ગળામાં સાકળને તોક નાખો, પછી તેને જહન્નમમાં હોમી દો, પછી એક એવી સાંકળમાં કે જેની લંબાઈ 70 હાથની હોય તેને જકડી દો. એ જ તે છે કે જે બુઝુર્ગીવાળા અલ્લાહ પર ઈમાન લાવતો ન હતો અને ન આધાર વગરનાઓને ખવડાવવા માટે લોકોને ઉત્તેજન આપતો હતો. માટે અહીં આજે ન તેનો કોઈ દિલસોજ દોષ છે અને ન પરુના સિવાય, યાની કે ખરાબ લોહીના સિવાય તેનો બીજું કોઈ ખાવાનું, જે ગુનેગારો સિવાય બીજું કોઈ ખાશે નહીં. માટે તે વસ્તુઓની કસમ કે જે તમે જોવો છો અને તેની પણ કે જે તમે જોતા નથી. ચોક્કસ આ કુરાને મજીદ એક માનવંત ફરિશ્તાએ પહોંચાડેલો સંદેશો છે. અને આ કોઈ કવિના શબ્દો, કવિતા લખનાર કે પોએમના શબ્દો નથી. અલ્લાહ પર તમે લોકો ખૂબ જ થોડો વિશ્વાસ રાખો છો અને ન આ કોઈ જ્યોતિષની વિચારેલી વાતો છે, પણ તમે લોકો ઘણો થોડો વિચાર કરો છો. આ કુરાને મજીદ તો તમામ જગતના પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે. અને જો રસૂલે અમારી વિરુદ્ધ કોઈ વાત હાથે બનાવી કે ઉપજાવી કાઢી હોત, તો અમોએ તેનો જમણો હાથ પકડી લીધો હોત, પછી અમોએ તેની ધોરી નસ જરૂર કાપી નાખી હોત, તો તમારામાંથી કોઈ પણ અમને તેમ કરતા અટકાવી શક્યો ન હોત. અને એમાં શક નથી કે આ કુરાને મજીદ મુત્તકીઓ ને પરહેજગારો માટે નસીહત સબક ને બોધ છે. અને આ પણ અમે જરૂર જાણીએ છીએ કે તમારામાંથી કેટલાક જૂઠલાવનારા છે. અને એમાં શંકા નથી કે આ કુરાને મજીદ નાસ્તિકો માટે ખેદ ને અફસોસનું કારણ છે. ને ચોક્કસ જ આ ખાતરી સાથે સાચું ને હક છે. માટે એ રસૂલ, તું તારા મહાન પાલનહારના નામની જપમાળા તસ્બી કર્યા કર.